અને સુમંદર પ્રાણી એ જતે હરિહંસ એટલે જુદા લાગે છે, એક લાગે છે ખબર નથી. મારી ઘર નિર્વાણ થઈ ગયું બે જુદા ને અમે પછી સમજણ નથી પડતી તો સરળ ભાષાની બુક હોય તો વધારે ખબર પડે. આ તો સરળ હતી કે મેં અઘરી કરી, આ શાસ્ત્રો પણ સરળ ભાષા હતી તેની મેં અઘરી કરી. અઘરી હતી એની સરળ શાસ્ત્રો માં સરળ ભાષા હતી તે મેં અઘરી કરી. ના એવું નથી, આ પરિભાષામાં કહ્યું છે પણ તે આજે સમજણ ના એમાં એનો તો એસ નથી. કોઈ ગુજરાતી શીખવાય ને કોઈ ગુજરાતી શીખવાડતા જ નથી. થોડું કોઈ ગુજરાતી શીખી દેવું છે એટલે તમારી આપ તમારી ની બીજી બુક છે એમાં બધી સમજ પડે છે પણ અક્રમ અક્રમ માં નથી. મારો એવો ભાગ આવી ગયો. હા આપ તો વાણી માં અમને બધું અક્રમ માં એ આપતો વાણી માંથી લઈ ગયેલો એમ કે મગજ બીજો નવો માલ નથી. પણ તને અઘરું પડે તો અમને પૂછવું, પૂછવા માંગે નહી તને અમે કહ્યું છે. જ્ઞાન લીધું છે, જ્ઞાન લીધું છે, જ્ઞાન લેવું તો કારણ શું કરે એટલું જ્ઞાન લેલું ફરી લે ફરી કઈક આપવાના થઈ જ્ઞાન આપણે પેલા કીર્તિભાઈ ની બેબી ખરી તન્વી એ સવારે કહે છે કે મહાવિદેશ ક્ષેત્ર માં જે સિમંદર સ્વામી વિચે છે એ દાદા કયા આધારે કે છે. આપડે બીજું કામ કરવા દાદા હસબન્ડ વાઈફ બંને જણા દાદા નું જ્ઞાન લીધેલું છે. હસબન્ડ અને વાઈફ બંને એક ભાઈ નો પ્રશ્ન છે, નામ નથી આપ્યું પણ એમ કે દાદા નું જ્ઞાન બંને લીધેલું છે અને પેલો સંભાળે છે નિકાલ કરવાનો છે એ સંભાળ નિકાલ કરતા ચકચક થઈ જાય છે તો એમાં જે છૂટા પડી જવાય તો દોષ કોને લાગે એમ પછી ઉપાય કરે છે હોય ખોટો ઉપાય કે ખરા હોય પણ સાચો ઉદય જ કરાવે છે. એટલે એમાં એમાં બીજા કોઈ માણસ ચાલે બીજો નિમિત બને ખરે કે આપણે ભાતે મારી પણ કરે કર નો ઉદય ભાતે મારી એવું નિમિત મળી આવે કે અમને ભાતે મારી જગ્યાએ પડી દોષ કોને લાગે દોષ કોને લાગે એક આપ નું ઉદય કહેવાય, ખરાબ વસ્તુ બને એક આપ નું ઉદય, સારી વસ્તુ બને માનુભાઈ નો છે દાદા. આપણે લખી આપો સાચો પાંચ નૌકાર મંત્ર છે એનો ટૂંકાર શબ્દ છે. નૌકાર મંત્ર નો ફાયદો જેવો હોય તો ઓમ એટલું બોલો પણ ચાલે. તો તમે સમજવું ને લૌકિક બીજો પ્રશ્ન છે, આત્મા સર્વવ્યાપી છે કે જીવો મત છે? જીવો મત છે અને સર્વવ્યાપી પણ છે. શું છે? લોકો સમજે છે નહી, આ લૌકિક લોકો સમજે આપીને ખોટો હશે. કઈ રીતે સમજો? આ લૌકિક માં જાણે છે એ બધી ખોટો હશે એ તમને સમજાવું. અહી લાઈક હોય ઓલો હોય એની પર ઘરો આમ ભગી છે મોટું આવડું જેટલું ભાજન હોય એટલા પ્રમાણ આવડો રૂમ હશે એટલા ભરાય. પેલા આવો પાતળો થતો લાઈ પાછળ શું થાય આત્મા સર્વવ્યાપી છે કે જીવો મત છે? આત્મા ખરેખર જીવો મત છે. સર્વવ્યાપી જયારે ઘરો તૂટી જાય છે જયારે નિર્વાણ કરનાર નો એ ઘર કરે ઘર તૂટી ગયો આખા લોક માં અલોક માં નહી બાકી આખા લોક માં બીજા લોકો નહી કેવળ જ્ઞાની અહીંથી નિર્વાણ થઈ પડે કે જે ફરી ધર્મના હોય છે કર્મ શરીર હોય તેનું નિર્વાણ છે. દેહ દેવો થયેલો હોય તે તરવાર માં કપાય નહી એવો દેહ થયેલો હોય. મનુષ્ય નો દેહ હોવા છતાં માને પેટે જન્મેલો હોવા છતાં તરવાર માં કપાય કોઈ રીતે ભરે નહી. અને ત્યારે પછી એ ફૂટે નિર્વાણ થાય ત્યારે આખા લોકો પ્રકાશ ફેલાય ત્યારે સર્વવ્યાપક સ્થિતિ હોય. એટલે એ અપેક્ષા એ સર્વવ્યાપક છે અને બીજી અપેક્ષા એ આત્મામાં છે. શું છે? અને બહાર જે કે છે નિરપેક્ષ વાતો કરે ગોળી વાતો તારી બરફ કહે સર્વવ્યાપક તમે ધંધા કે બધું કોનો પણ કરો મારો ગળો તૂટે નહી થાય ભલે ચાલી ગયું હતો જે દુર્વા થનારો દેહ હોય ને તારે લગભગ 50,000 લાખ50,000 લાખ ઐશ્વર્ય કરવું ના પડે સહજ ભાઈ, કેવું ભાઈ કરવું પડે એમ બધું ખોટું રોગ બધા મટી જાય અને તેથી આગળ ધર્મ વધે, નિર્શી આગળ ધર્મ વધે. કારણ કે દવાઓ થી આપડે સાજા થઈ એટલે બધી આગળ ચાલવાનું છે, ના કે દવાઓ સારી છે હમણાં જ પડી રહી છે, એનાથી આગળ જવાનું ને લોકો યોગ વાળા એમાં જ પડી રહેશે, પછી એનાથી થાય છે. બાકી કેદાર મળી આવે છે, લક્ષ્મી કરનાર મળી આવે છે, એટલે અમે ઠંડક લાગે છે, બહુ સારી મજા આવે છે. એટલે ત્યાં પડી રહે છે લોકો, સાધનો માં અટકી રહ્યા છે, સાધનો સાધ્ય પ્રાપ્ત થવા માટે છે. શા માટે છે સાધનો માં અટકી રહ્યા? સાધુઓ હોય છે ને તે આચાર્યો બધા, તે બધે આચાર્ય મસ્ત આગળ થવાનું છે. હું ચૂરી થયો ને કે ચૂરી ને શું ચડાવો છે? ચૂરી ક્યારે તું કે હું ગાળ ભરું તારે ક્ષમતા ના જાય તું ચૂરી ગયા? કોઈ થર્મોમીટર હોય ને? આ તાવનો થર્મોમીટર હોય છે, તાવનો થર્મોમીટર પેલા ડાક્ટર પૂછો, આ ડાક્ટર કરો અહીં ડાક્ટર તો કરશે જ નહીં. કોઈને ખબર પડે ખરી કે બધી ખબર પડે? ના ખબર પડે, આટલા બધે ના ખબર પડે. આમ લોકો પૂછતા હોય ને લોકો, સર લોક તો અંધા છે, આને ગાદેરી પ્રવાસ કહેવાય. શું કહે? ચાર ગીતો આગળ નો ચાલે, તેની પાછળ ચાલે, એના પગ જોઈને ચાલે, એના પગ ત્યારે ચાર પગ જોઈને ચાલે, એ ગાંધીઓ પ્રવાહ. અને પછી ભરવાડ હોય એનો માટે બીજી કઈ લઈ પાછું મારે આ પાછું ઘેતા છું મને પાછા મારે જાય કે અમારો લક્ષ્મણ ઘરે થઈ ગયા છે. શું માને? વાસી બધા જો વાર કેવી કરી છે, કુદી બાર ના કરી વાય કરી રખડ કરે છે. ઘેટામાં છૂટ ને આવે ખાવાના મળવા તું ઘેટા કરી કીધી તું વિચાર તો ખરો કે આ ભરવા શું કરતો હશે? ઘેટા રક્ષા કરે છે, હા રૂપે કયા લાભ માટે ભરવા નથી બાપી ઉનાળો આવે એટલે વાર કાપી છે અને વેચી ખાય, રોજ દૂધ દોઈ જાય, દહીં છે, છાસ છે, ઘી છે, બધું કરે. અને મહેમાન આવે તો લવારા કાપી ખાવડ આવે. અને ઘેટાનું શું ખબર કે આ લવારા શું આવે લઈ જાય કે આવું થાય એક લવારા લઈ જાય શાકભાજી કરી ચકટે રૂપિયા કોઈ નથી કરતો, કોઈ ટીકા ના હોય ભાઈ ભાઈ તમે તો વસ્તુ ખરાબ વસ્તુ ને વસ્તુ ખરાબ કહીએ છીએ, ત્યારે કહીએ છીએ માથી ખરાબ હોવાથી અમારું શું થાય? અમને તો આખા બ્રહ્માંડમાં જે માત્ર લીધું હશે થાય. હું તો અજ્ઞાનની ટીકા કરું છું, ખરી કરું છું તમારી નહીં, તમારા અજ્ઞાનની ટીકા કરું છું, ખરી કરું છું. ભટાય ભટાય ભટાય વાર કાપી લે ને કાપી લે, રોજ દૂધ દહીં ખાઈ દઈ ખતા. અને મહેમાન આવ્યા પેલા પેલી લવારી ના લે નવા તાજા બચ્ચા છે વ્યવસ્થિત થી કાર્ય નહી કહેવાય દાદા, વ્યવસ્થિત નથી કરતી આ બધી વસ્તુ. તમે જે કહો છો કે છે કે વ્યવસ્થિત નથી કરતું આ બધું, અહંકારી ને વ્યવસ્થિત ને લહેર છે. અહંકાર ને મારે વ્યવસ્થિત થશે, અહંકારી ને વ્યવસ્થિત ના બાપ ને છોડી નાખે. અહંકાર આવ્યો ક્યાંથી? એનું મૂળ અહંકાર આવ્યો ક્યાંથી? એનું મૂળ ક્યાં? એનું મૂળ ક્યાં? જીવ આત્મા અને અહંકાર એ કઈ રીતે ભેગા થાય? તમે કહો પછી આ તો વાત તમારે ઉડી જાય બધી. કોઈ આવી છે તમારે ઉઠાડા પાંચ સાત જણા એવું નથી તો આવે જ નહી. આ જ્ઞાની એક કલાક ના અવધ ની કિંમત ની વધારે કિંમત છે. મારે સાંભળેલો આયા છો, હું આવ્યો છું, તમે આવ્યા છો, સમાધાન નહીં. અને એક શબ્દ બોલીએ ના બોલાય ગમે ત્યારે અમારે ઉપર બોલાવી એ શબ્દ પુત્ર માં લાવ્યો તો અમારે છે એનું ડેક્સનરી આપવું પડે. શું એક અત્યારે બોલે અને હું બોલતો જ નહીં ત્યાં બોલે. એટલે જે ફીટ જે ચીજ માય નથી એ ચીજ સરસ્વતી છે, પ્રત્યક્ષ સરસ્વતી. અને હું આની પર દેખરેખ રાખું શું બોલે છે, શું એની ભૂલચૂક ક્યાં રહી છે. સામાન્ય માણસો જે છે એને તો કઈ ખબર પડતી નથી ખરા ખોટાનું કે સાચા જૂઠાનું. તો સામાન્ય માણસો ને સાચા ખોટા ની ખબર જ નથી. તો એ લોકો ને સાચા ખોટા નું બધું આપડે ચાપીએ ને આપડે બહાર ગોળ નાખી લાવીએ આપડે કઈ ચાપી બહુ નહીં પડે મને આવું. હા તમને એટલે ને મને આવું ફોન અને આ ધૈર્ય ડુંગળી કરે ના ખાતા ત્યારે પેલા આગળ ડિગ્રી પડી હોય છે શું કામ અહંકાર આવ્યો ક્યાં? એનો મૂળ શું? અહંકાર નું મૂળ શું? લૌકિક માં શું કે ભગવાન ને ઈચ્છા થઈ પછી બનાવી ભગવાન ની ઈચ્છા એટલે ફરી બોલજે ભગવાન ની ઈચ્છા થઈ ઈચ્છા થાય એ ભૂખારો કહેવાય. શું કહ્યું? મને કોઈ જયારે કોઈ તારી ઈચ્છા રહી હું નિરીક્ષક છું હું મારું કમ્પ્લેટ નિરીક્ષક છે શું છે ભગવાન એટલે ઉપરી અગાય ની કરાવો અને તે મોક્ષ આપણે કીધું હોય કીધી પછી મોક્ષ ને ભગવાન બે વિરોધ અભાઈ બીજો વિરોધ અભાસ શું છે ભગવાને ક્રિએટ કર્યું એમ કે છે તેને આપણે કહીએ કે આ જગત અનાદિ અનંત છે કે નહીં તક અનાદિ અનંત છે પણ ક્રિએટ કર્યું કે છે તારે મેં આમ તો જરાક અમને પૂછ શું મને પૂછ લે તો હવે ક્યારે આવું બે જોડે બોલાતું છે ભગવાને ક્રિએટ કરીને અનાદિ અનંત છે બોલાતું છે બહુ કહે ને કહે એમ ત્યારે ના કહે રોજ બટાકા લાલ થાય તેથી આપડે કે મગજ માં બટાકા ભર્યા છે અને આપડા એકલા દુરુપયોગ કરે છે માટે આપણને આ કાપી વાત કહી દેવી પડે આપે એમ કહ્યું આપે એમ કહ્યું કે આત્મા નો વિલય તૈયાર થઈ જાય છે ત્યારે બધા મળી જાય છે તો આત્મા વિલય થયેલ આત્મા જીવાત્મા કઈ રીતે બની ગયો પણ તે રીતે પછી આપણા જીવન ગમે તે જીવા કઈ રીતે જીવ કઈ રીતે ઉત્પન્ન થયા પહેલી વખત જીવ કેવી રીતે ઉત્પન્ન થયો એમ બીજા પાસે નહી કરાવતો કારણ કે કોઈ ના કોઈ કોઈ મને અત્યારથી કોઈ મને બીજા પાસે ફેરાઈ જઈ ગયેલો નહીં હું કોઈને કરે કારણ વિચારણ એમ જે રેલવે લાઈન છે એને વિચાર જોવા જવા જો વેપારી ભગવાન ઈચ્છા થઈ ત્યારે બીજા એ કહ્યું ભગવાન ની લીલા કરી છે રામલીલા ઉતારનાર ભગવાન છે તો હવે ભગવાન લીલા કરી એમ કહ્યું તમે મારે કહ્યું કે ઘણા દેવો દેવો જે હોય છે આ જગત ની અંદર તો એમની જે લીલા જે છે સામાન્ય માણસ કે લીલામાં સપડાઈ જાય એવું તો નથી ને દેવ દેવીઓ ઘણા હોય છે આ જગત માં દેવ દેવીઓ બધા ઘણા છે તો સામાન્ય માણસો એ દેવ દેવો ની લીલાઓમાં સપડાઈ જાય છે એ વાત ખરી છે ભગવાન તો કોણ હતો એ તો નૈષ્ઠિક બ્રહ્મચારી માણસ હતા શું કહ્યું ને યોગેશ્વર કૃષ્ણ હતો પણ આપડે આપણો ધર્મ કરવા આપે તે જોડે છે પૂછ્યા બધે તો આ ગુજરાત બધી મારું તો બાળકૃષ્ણ નો ધર્મ બહુ વે પેલો દહીં ખાતો છે નાગોરીઓ કૃષ્ણ કોને ધર્મ છે આપશે આમને નાગરિયો પ્રશ્ન દહી ખાય છે ચોરી ખાય છે એને આપ્યો ધર્મ અમારે મોટે જવું છે અમારે આ રસનું રજન પાર નહીં કરવો તમે હવે બાળકૃષ્ણ એમ કરું છો નહીં હવે બે પ્રકારના ધર્મ ભરવાડો કરે ઘણા દેવો એ ભરવાડની કક્ષા ના આવે ખરા જુદી જુદી હોય છે દેવો માં બી કક્ષા જુદી જુદી હોય છે દેવો માં બહુ જાતની કક્ષાઓ એટલે એનો પ્રશ્ન હું દેવો ને લગતો હતો એટલે આ બધું પૂરું કરે પેલું આત્મા પેલું અહંકાર નું પૂરું કરી બહુ શામ એક હતો તેનું નામ બહુ શામ થઈ ગયું એક અરીસા બોન માં જજે ગોળ અરીસા બોન હોય ને તેમ તું એકલો જજે અને કપડા કાઢી નાખી જોવા દે એટલે બધું એક વખત બહુ શબ્દ થઈ ગયું કૃષ્ણ શું કે આ પૂગલ જે છે એનો સ્વભાવ કેવો છે એક માંથી અનેક જણને હવે હું તમને આત્મા ની વાત કરું હવે આ બધી વાતો જે છે તે બધી આ બહાર ચાલ્યા કરે છે ભગવાને ક્રિએટ કર્યું નથી એ કઈ કહું છું તમને શું કહ્યું અહંકાર છે એ વાત એ સાચી બીજા જે તો રચ્યો કોણ એક અહંકાર અને જગત નું તમે કહો કે અહંકાર ક્યારે શરૂ થયો તો શરૂ થયો તો જગત બિગિનિંગ કહેવાય અહંકાર ઉભો થાય છે અહંકાર ના થાય છે પણ ના થતી વીજ નાખીને થાય શું થાય એટલે કઈ આ શરૂ થઈ નહીં પણ અહંકાર થી ઉભો થાય થઈ ગયો ભૂલ તેનાથી રીતે અહંકાર ઉભો થયો એટલે પહેલા ને મૂળ નથી હતું પણ અમે આપણે સાથે કરીએ કે અહંકાર સાથી છ ચીજો છે એ છ ચીજો પરિવર્તનશીલ છે નિરંતર પરિવર્તન થયા આજકાલ એમાં કાળ નો સમય ભાગ રાખ્યો છે કાળ નો નાના નાનો ભાગ એને સમય કરો એ સમય કોને કર્યો કે કેટલા ભાગને મારે સમય કહેવો ત્યાં આ રૂપી છે તેનો નાનો નાનો ભાગ પરમાણુ કહેવાય છે અણુ સાથે અણુ વિભાજ્ય હોય કેવું હોય વિભાજ્ય અણુ આ લોકોનું અણુ હોય તોડે પણ પરમાણુ અવિભાજ્ય હોય કેવું હવે એક પરમાણુ આખા બ્રહ્માંડ ભરેલો છે એ પરમાણુ ને એ પરમાણુ બીજા પરમાણુ ને ઓળંગે ગતિ કરતા કરતા એટલે આખું પરમાણુ ઓળંગે એને સમય કરો એ નિયમ રાખો એવો પછી આ બધા તમે આ કાળ તો વ્યવહાર કાળ કહેવાય પેલો નિશ્ચય કાળ કહેવાય આ કાળ વ્યવહાર પર વિપર મિનિટ આખું વાર સુધી વ્યવહાર કાળ સમજ હવે આ બધા છ તત્વ પરિવર્તન થયા કે સંસ્કરણ થયા કરે છે ત્યારે ચેતન તત્વ અને રૂપી તત્વ બે જોઈન્ટ નજીક માં આવી જાય છે, બે નજીક માં આવી જાય છે આમ ખતમ ખતમ. એટલે ક્રોધ માન માયા લોભ ઉભા થાય છે, કોના ગુણ એમાંથી ચેતન ના ગુણ નહીં અને પુત્ર ના ગુણ નહીં, કેમ આ ઉત્પન્ન થયા નજીક આવવા નજીક ના હોતા ના હતા કેવી રીતે, દરિયા ઉપર દરિયામાંથી વરાળ નીકળે તો આપણે એને કહીએ તું વરાળ કેમ કાઢું છું, કે હું જો વરાળ કાઢતો હોઉં તો રાત્રે નીકળે તો રાત્રે આવજો, એ શું કે મારો વરાળ કાઢવાનો જો સ્વભાવ હોય તો તમે રાત્રે આવશો તો ખબર પડશે, રાત્રે આપણે જઈએ તો વરાળ ના કાઢતો હોય, એટલે આપણે ઘૂંટી એકા દરિયો કાઢતો નથી બીજું કોઈ કામ હોવું, એટલે આપણે સૂર્યનારાયણ લાગે કે આ સૂર્યનારાયણ આ ઉપર છે એ જ રિસ્પોન્સિબલ, શું કહ્યું સૂર્યનારાયણ કહે કે ભાઈ કેમ તું અમને આ વરાળ કાઢીને ખબર, કે જો હું વરાળ કાઢતો હોઉં તો પ્લેટો ઉપર નીકળે કે શું કહે છે, પ્લેટો પર નીકળે ખરી વાર, માટે વરાળ કાઢવાનો ગુણ સૂર્યમય નથી અને દરિયામાં નથી, એ બે ભેગા થવાથી આ ત્રીજો ગુણ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો, શું થયું ત્રીજો ગુણ વ્યતિરેક ગુણ, ગુણો બે પ્રકારનો હોય, અન્વય ગુણો એટલે પોતે પોતાના ગુણો આગા પાછા થઈ શકે નહીં કાયમ છે મોક્ષે જાય તો એ ગુણો હોય, ઉદગમના ગુણો તે એમ જ હોય, પણ જે વ્યતિરેક જે ગુણો પોતાના નથી તે ઉભા થયા બેના ભેગા થવાથી એને વ્યતિરેક ગુણ કહેવાય, તે ક્રોધ માન માયા લોભ થાય, શું થાય ક્રોધ અને માન તે હું થયું અને માયા અને લોભ થી મારું થયું, શું થયું હવે આ બે છૂટા પાડી દે જ્ઞાની પુરુષ એવું જ્ઞાની ધીરે વિજ્ઞાની જોવાય કેવું, એટલે ભગવાન નો પ્રતિનિધિત્વ ધરાવતા હોવાથી ભેદ વિજ્ઞાની સમજાય એ વાત છે, સમજાયું પૂરેપૂરું સમજાયું પૂરેપૂરું સમજાયું, અને એક સવાલ કે જો કોઈએ માર પડે ઈગો કોઈ ઉત્પન્ન કર્યો નથી એટલે કોઈ જવાબદાર બી નથી ને, એ બધી સાચી ને કે કોઈએ ઉત્પન્ન કર્યો નથી તેથી ઈગો ની જવાબદારી બી કોઈની નથી ને, કોઈની જવાબદારી એટલે ઉત્પન્ન થયું છે, પાછું તે હર્યું નથી આત્મા ને એ નથી હરણ કરતું, એ આત્મા આત્મા એને નથી હરણ કરતો, આ તો આ ઉત્પન્ન થયું તે હવે અહંકાર ને દુઃખ છે, આત્મા દુઃખ નથી અહંકાર ને દુઃખ છે ઉત્પન્ન થયું ત્યારે, એટલે અહંકાર આપણે મુક્ત થવું છે, આપણે આમાંથી મુક્ત થવું છે, તમે જે છૂટું પાડી આપો છો એટલે સમજ આવી જાય કે અહંકાર મારો નથી, હું અહંકાર નથી, ઉદગલ નથી, ચૈતન્ય સ્વરૂપ છે, એટલે એટલે શું થઈ ગયું કે રહે નહી ચકે નહી જ્યાં ભાવ સંજોડાય કે ભાવ તો તેઓ જો અરે ગોખાય ગોખાય ગયું હશે, એટલે અમે પાપ જોઈ નાખીએ, પાપ જોયા સિવાય એ તબિયત ચકે નહીં, કાયમ નો જુદો ને જુદો જ રહે કેવી રીતે થાય, કાયમ નો જુદો ને જુદો જ રહે જુદો ને કાયમ નો જુદા જ રાખવા હોય તો એ કેવી રીતે ના કરાય, તમારા કર્મ છે ને અમુક કર્મ ને બસ્તીભૂત કર્યા કેવા કર્યા તે તમને કહું, કર્મ બસ્તીભૂત ના થાય તો આ જ્ઞાન આપીએ નહીં, આમાં મારે જ વાતો કરીએ એનું કશું ભરે ભૂલી જાય તારે આત્મા આધારે ચોવીસે કલાક જાગૃતિ રહે, તો જોયું ને આ લોકોને તો શું કહ્યું શાસ્ત્રકાર હોય કે સાધુ આચાર્ય બધાને એમ કહ્યું શાસ્ત્રકાર હોય કે ઉગાઈ આંખે ઊંઘે છે, શું કહ્યું ઉગાડી આંખે ઊંઘે છે, એટલે આ ભાન જ નથી એમને, એટલે આ હું આ પાપો નાશ કરું કર્મો નાશ થઈ જાય, કેટલા નાશ થાય છતાં રહેશે શું કે છે કર્મો નાશ થાય છતાં રહેશે થોડો ઘણો આ કર્મ ના ત્રણ ભાગ છે એ ત્રણ ભાગમાં એક બરફ વરા રૂપે છે બીજા પાણી રૂપે છે અને ત્રીજા બરફ રૂપે છે તે પાણી અને વરા રૂપે વાળા ભસ્મીભૂત થઈ જાય બરફ વાળા રહે તે લોકો ભરવા પડે અમારી આજ્ઞા પાર છૂટું નિરંતર આજ્ઞા ભરો પણ એ આજ્ઞા પાડવા માટે શક્તિ આપવા માટે અમારી જોઈએ લગભગ 100-200 કલાક અમારે જોઈએ ગાળવા પડે શક્તિ એ 4 કલાક દહીં કે ગાળો રહે અમારે જે ગાય છે અને જેને જાગૃતિ કાયમ રાખી તેને લે છે મનથી રાખીએ તો ચાલે ખરું દાદા તમે દૂર હોય તો મનથી રાખીએ તો ચાલે ખરું મન તો મનું ભાઈ મન તો મન ના તમે વશ કર્યું મન વશ કર્યું મન ના જ્ઞાતા દ્રષ્ટા થાય મન વશ થયું કહેવાય અરે જયારે મન વશ કર્યું તેના કા બ્રહ્માંડ ને વશ કરી કહેવાય શું કહ્યું બાર આત્મરતન આપ્યું પણ આત્મરતન આપ્યું તે બાર નીકળે તેમ શું લઈ જાય ચાલ્યો ઊંચી જતા દેખી રહ્યા હતા આપી દે અને તમારી કાયલે મોટા એટલે દાદા દાદા કર્યા કરવા હમ બંગડીઓ કાઢનાર ભેગો જ ના થાય આખા બ્રહ્માંડ નો નાશ છે દાદા અને તેને હું બધું છું અને તમને કચી ખોર છું બધો અને 100% કહે એમ કહું છું કે બ્રહ્માંડ નો નાશ છે જય સચિદાન પટલ બધું છે કે જય કામ કાઢી દે હું કઈ શું કરું મેં કાઢી લીધું તમે કાઢી લીધું આ બેઠા ભાઈ પ્રત્યે માગો એ આપનાર છે જે માગો એ આ દુનિયામાં વર્લ્ડમાં કોઈ ચીજ માગો અધ્યાત્મમાં બધી જ ચીજે અને કેશ બેંક તરીકે રોકડી આપશે પછી આ ચીજે તમને સુરતના બાગડા ઉપર જે જ્ઞાન થયેલું એવું જોઈએ એટલે કે તમને સુરત ના બાંકડા પર જે જ્ઞાન થયું તેવું જોઈએ આપડે એવું એવું જ આપી છે પણ તેને તમારી પાસે આ બરફ રહ્યો છે તેને શું કરવું મારાથી થાય એટલું કરી દીધું રાખી લે બરફ હે આઈસ્ક્રીમ બનાવો શું કામ લાગશે ફરી બોલા છે કે એનું નિવારણ શું? બરફ ના ચોસલાનું, બરફ જેવા કર્મ, બરફ કરવાનું, બરફ જેવા કર્મ નું કરવાનું નિવારણ શું? તમે સિનેમા ની ટિકિટ ના પૈસા ખર્ચ્યા હોય અને બોક્સ ના પૈસા ખર્ચ્યા હોય $11 અને પછી તો આવી ગયા આપણું છે, આપડે કઈ છે, ફિલ્મ છે. અને હું આખો દર નાટક જ કરું છું. કારણ કે વર્લ્ડ એક્ઝેક્ટલી એટલે ભ્રાંતિ સિવાય ધી વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટ સેલ્ફ. ડ્રામા એને ખરું માની બેસી છે. જો મારા બાબા નો બાબો રહી વાનું બરીએ ત્યારે લડતો કશું માની બેઠું છે. નાટક કરીએ અહંકાર નું જે મૂળ છે એની દાદા એ વાત કરી, એટલે ધી હાર્ટ ઓફ ધી હોલ મેટર ઓફ ધ યુનિવર્સ. Yeah. And this is a very important question. I hope you understood the question. You know, I suppose the શરીર અને મન માં બહુ ફેરફાર થાય. બ્રહ્મચર્ય એટલે શું? મન વચન કયા થી હોવું જોઈએ? સવાલ માં એવું છે, મનુભાઈ પૂછ્યું છે કે બ્રહ્મચર્ય થી શરીર અને મન માં શું ફેરફાર થાય છે? હવે બ્રહ્મચર્ય એટલે શું? મન વચન કયા થી સંભોગ ભોગવાની ઈચ્છા ન થાય, ઈચ્છા ન થાય એવી દશા કરી. શું કહ્યું? મન વચન કયા થી? મન થી થાય તો એ ભ્રમથી એટલું કહેવાય, વાણી થી બોલે તો એ ભ્રમથી એટલું કહેવાય. આના વખતે મન ને વચન કરાવું થયું છે, પેલું પાડતો હોય ને તો એને આપણે ગણતરી લેવાય છે. શું કહ્યું? બિલકુલ ના કરે તેના કરતા અમે પાસ કરો. જયારે પરીક્ષા બહુ હાર્ડ હોય ત્યારે 15% પણ પાસ કરવા પડે. એટલે મન વચન થાય ના થતું હોય પણ શરીર થી પાડતો હોય તો આપણે તો પણ શરીર થી. હિન્દુસ્તાન માં એટલા બધા ભ્રમચારી છે શરીર થી પાડનારા. શરીર થી એમ નામ શું જાણો છો? નામ શું જાણો છો? ગોપુત્ર. શરીર નું કાયમ નું ભ્રમચારી. તું હજી નહીં મન વચન થી કાયા.